بسم الله الرحمن الرحيم والشمس وضحاها قسم છે સૂરજની અને તેના બપોરના વધતા જતા તાપની والقمر اذا تلاها ને قسم છે ચાંદની જ્યારે કે તેની પછી નીકળી આવે છે والنهار اذا جلاها ને قسم છે દિવસની જ્યારે કે તે સૂરજને પ્રગટાવે છે ઉજાળે છે والليل اذا يغشاها ને قسم છે રાતની જ્યારે કે તે સૂરજને ઢાંકી દે છે والسماء وما بناها ને قسم છે આસમાનની અને તેની કે જેણે તેને બનાવ્યું છે والارض وما طحاها ને قسم છે જમીનની અને તેની કે જેણે તેને ફેલાવી છે વિસ્તારી છે ને કસમ છે આત્માની નફ્સની અને તેની કે જેણે તેને પૂરો કર્યો પછી તેણે તેના માટે નરસું શું ને સારું શું યાનિ કે ખરાબ શું અને સારું શું તેની સમજ આપી જેણે નફ્સને પાક કરી લીધો પવિત્ર કરી લીધો તે તો સાચે જ કામયાબ થયો જીતી ગયો અને જેણે તેને દબાવી રાખ્યો યાની કે ગુનાહો થકી દબાવી રાખ્યો તે સાચે જ નાકામ રહ્યો હારી ગયો કذبت ثمود بطغواها સમુદની કોમે પોતાની આડોડાઈને લીધે પૈગંબર સાલેહને જુઠલાવ્યા જ્યારે કે તેઓમાંથીનો એક વધારે કમનસીબ માણસ ફસાદ કરવા ઊભો થયો જેથી અલ્લાહના રસૂલે તેમને કહ્યું કે અલ્લાહની આ ઊંટણીને છેડશો નહીં એની મશ્કરી ન કરશો અને તેનું પાણી બંધ કરશો નહીં પણ તે લોકોએ રસૂલને જુઠલાવ્યો અને તે ઊંટણીની કૂચો કાપી નાખી જેથી તેમના પાલનહારે તેમનો તેમના આ ગુનાહના કારણે નાશને નાબૂદ કર્યો પછી તેમને જમીન ભેગા કરી નાખ્યા અને અલ્લાહ તેમના નતીજાની તેમનું શું રિઝલ્ટ આવ્યું છે તેની મુદ્દલ દરકાર કરતો નથી.